પછી પ્રજ્ઞા કામ કર્યા કરે. હવે તમારી પ્રજ્ઞા કામ કરશે, પ્રજ્ઞા કામ કરશે, ચેત્યાદ કરશે, ચેત્યાદ કરશે. આ રીતે જો બધા જ જ્ઞાન એ કરે લગભગ 1/3 પાર્ટ, તો પણ આ સતયુગ માં પરિવર્તન થાય ખરું. આ જ્ઞાન બધા પ્રાપ્ત કરે ત્રીજા ભાગ ની રસી નો ત્રીજો ભાગ, તો એમ કે સતયુગ નો અનુભવ થાય ખરો. એવું છે ને, આ ખરેખર કલયુગ નથી, આ આરોપિત કલયુગ છે. અત્યારે અત્યારે જે ચાલે છે ને, ખરેખર કલયુગ તો વાર છે. અને ખરેખર કર્યું તો પસાર થઈ ગયો, પસાર થઈ ગયો. અને હવે થોડોક વખત આ બહુ સારો કાળ આવી ગયો, પછી કાળું પાછું ફરી ચાલુ થશે, ફરી ચાલુ થશે. પણ આ ખરો સરસ કાળ આવી ગયો છે, એ લાભ થશે બધાને. બાકી કર્યું તો પસાર થઈ ગયો. પણ હજુ કહ્યું પસાર બધે થતા તો બહુ ટાઈમ લેશે. અમુક અમુક જરી પચાસ વર્ષ આખા જગત માંથી ખરાબ વિચારો, દુષ્ટ વિચારો એ થાય તો આખા જગત નું તો ના જાય, પણ વધુ ભાગે જેને આપણે શું કહીએ છીએ, વોટિંગ મેજોરિટી. હા, મેજોરિટી રીતે જાય ત્યારે આપણે જોવાનું કયું ની અસર ઓછી થઈ ખલાસ થઈ ગઈ. પણ થોડે થોડે થાય ને, આમ આવાઓની અસર પડ્યા કરે. ચાર ગુંડા હોય ને, તેની અસર આખા ગામ માં થાય, આખું ગામ ઉંડર થઈ જાય. એમ પાછા ચાર સારા થાય, તેની અસર પડતી જતી. સારી અસર તારે ગામ તારી બોલ માં પડતી જ બને. એમ તારા આપડે સુધાર્થ માં જોઈએ તો અસર થાય. તારે આગળ પડી ગયું છે બરોબર. ત્યારે મહિનો થોડું મુશ્કેલી રહી, આ વચ્ચે એક મહિનો મુશ્કેલી રહી થોડી. એમ મમ્મી જોડે ખુબ લડે તો દાદા નો સત્સંગ નતો, એ ચિંતા નથી. એટલે ચિંતા બીજી નઈ, બીજી ચિંતા નઈ. આ સત્સંગ મળતો નથી, એની ચિંતા તો હારી ગયા. દર્શક નથી મળતો એની ચિંતા તો હારી ગયા. તું પણ કઈ ગયો થઈ ગયો છે, ગયડા માણસ ચિંતા કરવાનું. વાર ધોળા આવ્યો ને, તું તો જવાનું છે. હજી લગ્ન કર્યું નથી, હજુ આવે દળવાનું છે. ખબર નહી દાદા, વ્યવસ્થિત ના વ્યવસ્થિત તારે નથી કર્યું એવું નથી ને, એવું કોઈ વિચાર જ નથી કર્યો. જમાના મળી આવે, કારણ બધી ભેળ છે નાતે થઈ ગઈ ને, તઈ થી તઈ થી દાળ ચોખા બધું ભેગું થઈ જાય ને, એટલે લોક કરે એનો હળવો બનાવે. શું કરે હા, તાર શું કરે એની રોટલી બટલી કે ભાત ભાત થી ના થાય, હળવો બનાવે મોટી મોટી ના કરે. તમારે પણ બનાવે ના બનાવે, ના બનાવે. બાર ગોતે ખરા કરે ખરા ને કશું રહ્યું જ નથી, પછી કોઈ જ કેમ છે, કશું રહ્યું જ નથી, તત્વ જ નથી. ગોસાઈ ગોસ્વામી એટલે તો એક પણ ઇન્દ્રિય નો એ નથી, બધી ઇન્દ્રિયો વ્યતીત થઈ ગઈ, બધી જ ઇન્દ્રિયો વ્યતીત થઈ ગઈ. ગોસ્વામી એટલે બધી ઇન્દ્રિયો ના સ્વામી કહેવાય, એના બધા ગોવર્ધન થઈ ગયું. નહી ગોવર્ધન પર્વત એના દર્શન થાય ગોર્ધન પર્વત. એક હાથે ગોર્ધન પર્વતરી ઉઠ્યો શું ગોર્ધન શું ગોર્ધન શું બધું સમજવું તો કરશે ને ગપ્પે ગપ્પા કેવા વિચાર છે. બારો બાર એ ના ભાવ બોલ નવા છું પદ્ધતર પદ્ધતર કોઈ છોકરા છોકરી થાય પૈસા પૈસા ભેગા કરવાની ઈચ્છા થતી નથી. તો પૈસા ભેગા કરવાની માણસ ઈચ્છા સાથે થાય છે ધ્યાન ના પડે ને એટલે ગમે તે બસ ધરી પડે પૈસા પડી વિષયો પડી ધરી પડે ધ્યાન નહીં પડે. જો આનંદ આવો જ્ઞાન નો આનંદ હોય ને લોભ એક જાતની જાગૃતિ છે. શું છે માં બેઠો તો કઈ આગળ મળશે શું તેને ખબર હોય શું કરે અને એ બાજુ એનું વર્તન હોય લોભ ને જાગૃતિ કઈ છે. હા એ પણ એક બાજુ રહી ગયેલી જાગૃતિ સુખ ના આપે ગ્રેજ્યુએટ થયેલા એમ ત્યાં હાઈસ્કૂલ છે શિક્ષક છે દાદા હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ છે ગામ કેટલા કેટલી વસ્તુ નું લગભગ 1500-2000 2000 માં હાઈસ્કૂલ આજુબાજુ નાના નાની ગામ ખરા ને લગભગ 6-8 ગામ માં કશું નથી છે મોટા બના ગામ આ બધા છે. આપણા ભ્રિસ્તી તમારું ગામ કેટલું જેટલું છે ભ્રિસ્તી આમ લગભગ 15-20 કિલોમીટર વાસાથી આ ધારનું પાણી આવે છે અમારું ઉમેટા સુધી ખરું ઉમેટા સુધી ખરું ખેતી આગળ નથી આવતું લગભગ આગળ નહીં આવે આગળ બધું આમ વાસદ સુધી આવે પણ કોક વખત બહુ મોટો ધાર હોય મીઠું જાય છે અમારું ઉમેટા સુધી થઈ જાય. તમારે તો ઘણા દાડા મીઠું રહેતું હશે ખરું અમુક દિવસ ખરું ફક્ત તદ્દન મીઠું આઠમ અને અમાસ જે હોય તે પૂનમ એ ધાર ના દિવસે જઈ રહેવાનું ચડે ચડે 3-4 ફૂટ હા ચડે 3-4 ફૂટ કિનારા સુધી આવી જાય એમ જે આટલું લેવલ હોય એ બધું છે કિનારા સુધી આવી જાય મોટો ઝાડ હોય 18,000 કરતા મોટો આવે તો સારું વર્ષ જાય એમ. જ્ઞાન અમારી પાસે આવતું હતું પણ એ જ્ઞાન આવ્યા પછી સેકન્ડ ચકતું નથી એનું શું કારણ કે એ જ્ઞાન મારી પાસે અત્યારે આવ્યું અને હું નીકળવાનું થયું તો પછી જ્ઞાન માં દેખાય કે મોટર અમી અથડાશે એટલે મને વિકલ્પ થાય એટલે જ્ઞાન જતું રહે જવું જ જોઈએ ત્યાં આગળ અથડાય તે જગ્યાએ એમાં વિકલ્પ નહીં કરવો તો એ જ્ઞાન ત્રિકા ટકેલું છે. તો હવે એ કેવળ ભગવાનને ટક્યા છેલ્લી દશા એ ટક્યા શું કહ્યું એ અથડાય હું તો ના અથડો એવું કહે ને એટલે બંધ રાખું વિકલ્પ તો થાય ઘણી પછી બંધ રહેતું નથી પણ વિકલ્પ થયા કરે વ્યવસ્થિત છે એટલે અમે ધાબા ડુંગરી ગયા હતા ને, રાગ ડુંગરી તે ટેસ્ટ કરવા માટે ગયા હતા. મેં તપાસ કરી દીધી, મારી ટેસ્ટ લીધેલો, તે ભૂતકાળનો ભય રહેતો નથી. ભૂતકાળ એટલે ક્ષણ પહેલાં જે બધું થઈ ગયું હોય એનો ભય બિલકુલ નહીં, અને ભવિષ્યકાળનો ભય નહીં. કારણ કે વ્યસ્ત તો પછી વર્તમાનકાળનો ભય છે કે નહીં એટલે તપાસ કરવી પડે ને. વર્તમાનકાળનો વાઘ મને ભેગો થઈ જાય, મને ભય ના લાગે. ભેગો થઈ ગયો એટલે ભય ના લાગે. પણ ત્યાં આગળ તે અમે ત્યાં તપાસ કરવા ગયા હતા. પછી પેલા મેં કહ્યું, પેલા કહ્યું કે અહીં સાહેબ અહીં આ બોર્ડ આ બોર્ડમાં વાઘરે છે, સોનગઢ સોનગઢ ત્યાંથી વાઘ ડુંગરી ગયા હતા ટેસ્ટ માટે. પછી મેં પેલા માણસને કહ્યું, મેં કહ્યું ભાઈ હવે ક્યાં ઘરે છે, તો કે અહીં તમે બેસો, અહીંયા કે બેસવું હોય તો, પણ આખતરો કરવા જેવો નથી કે છે. મને કરવા દે એમ તાર મરે. એટલે એ લોકો હું બેઠો ને એ લોકો ગયા થોડેક, એટલે પછી મને વિચાર આવ્યો કે એ લોકો જતા રહેશે, પછી મારી ભૂલ સાંભળશે ને પેલો નીકળશે તો હવે ને, પછી મારી ભૂલ સાંભળશે એ આગળ જતા રહે સાંભળ હવે. એટલે શી ઘરજે શી ઘરજે મેં ભૂમ મારી ભય નહીં. હા, એટલે એટલે આનથી નીકળશે તો એવો વિકલ્પ થાય, હાજર હમો ભેગો થાય તો બીક ના લાગે. વર્તમાનનો કયો ભય છે હજુ? હમો આવે તો સુધી ભાઈ થઈ અને આમ કે ચડી આવે છે બારવટી આપતા સમજે તો મનમાં એમ થાય કે શું થશે, શું કરું. એટલો આ ભાઈ રહેશે એવું તપાસ અમે કરી દઈએ. ભવિષ્યકાળમાં ક્ષણવાદ રહેતો નથી, ભૂતકાળનો ક્ષણવાદ નથી રહેતો, વર્તમાન કાળમાં હોમો ભેગો થાય નહીં રહેતો, પણ આ ભય રહે છે. એ એક પ્રકારનો ભય છે ને. આમ વર્ણન કરે એના ઉપરથી એવું કોઈ અનુમાન કરે, પણ એ બીજી વૃત્તિ. વર્ણન કરો એના ઉપરથી કોઈને અનુભવ થાય, અનુમાન થાય કે બીક લાગે, પણ તમે કહો છો એ કંઈક જુદું વસ્તુ છે એમ. પણ તે આમ હાજર થાય ના લાગે, ખુશી રૂબરૂ થઈ જાય. નડવાણા પૂછે કે ભયને અને જ્ઞાનને કઈ લેવા દેવા ખરી? કશું નહીં લેવા દેવા, ભયને જ્ઞાનને લેવા દે ને. પણ ભય ભાઈ ઉભો થાય એવું ખબર આપણને પડે, શું કહ્યું પડે નહીં, કોઈ ના થવું જોઈએ. મારું શું કહ્યું, જ્ઞાન ભાઈ ઉભો ના થવો જોઈએ. એટલું કચાસ રેડી છે એવું અમને અનુભવમાં આવી ગયું. તપાસ ટેસ્ટ ઉપર મૂકેલું ને, આપણું પોતાનું બધું ટેસ્ટ ઉપર મૂકવું જોઈએ. ટેસ્ટ ઉપર મૂક્યા વગર નું કામ હશે. તમને કાલે વિરોધી કોઈ કોઈ માણસ નો ભેગો થાય, આવરું હવરું બોલવા મળ્યો, ફોન ફોન કરવા મળ્યો, તો એ તમારો વિરોધી છે કે તમારું થર્મોમીટર છે? થર્મોમીટર અરવિંદપુરી ને કે છે, તમને તો કે તમને તો ઓળખે નઈ ને, શી તે ઓળખે જ્ઞાન ના મળ્યું. હા, અરવિંદપુરી ને કે અરવિંદપુરી આપડે કેવું કે તમારો કોઈ દોષ છે તો કે છે, કોણ નવું છે અરવિંદપુર ના દોષ વખત કે પરમાણુ જેટલું હાલે, એક પરમાણુ જેટલું હાલે છે ક્યાં આગળ એ તપાસ કરે છે. એક પરમાણુ જેટલું કઈ પણ ભય ઉભો થાય છે, એવું વિકલ્પ ઉભો થાય છે. અમારે વિકલ્પ ઉભો થાય કે નહીં, હું તો અમારે પેલું જ્ઞાન આગળ હોય ને, પણ વિકલ્પ ઉભો થયો તે ભય છે. શું કહ્યું? એ ના થવો જોઈએ. શું કહ્યું? વિકલ્પ. હા, જો આપણે શુદ્ધાત્મા છે, બીજું છે ને, શું કહ્યું? પણ બીજું છે એવું છે, પણ કઈ અસર છે તે શું? તમે ટેસ્ટ કરી જોયેલો? ના. એ બધી બાબતમાં તો આપણને થાય, બીજી બધી બાબતમાં તો આપણને થાય કે નટુ ભાઈ થવાનું છે ને, બીજી બધી બાબતમાં તો આપણને થાય કે નટુ ભાઈ થવાનું છે ને. ચલો આગળ મારું સ્કેલ બતાવું, રૂબરૂ હાજર થાય તો મને કશું ના થાય. સામાન્ય કોઈ ઢોલ મારી હાજર ના થાય ને, આવે છે એમ કહ્યું. એટલે ક્યાં આગળ કઈ ક્યાં આગળ નબળાઈ રહી છે એ તપાસ કરી લીધી, બહુ ઝીણવટથી તપાસ કરી લીધી નબળાઈ ક્યાં રહી છે. એવું નથી કહેતો, અરે આપણને કોઈ ધોળ મારે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે હવે તો નટુબેન મારીને ગાર બોર્ડર નટુબેન મારીને, પણ વાઘ આવે તે નામ જાય ને. પણ કોઈ ધોળ મારી જાય તો એમ કે થાય કે નટુબેન મારી, પણ વાઘ આવે તો નટુબેન થાય ને, કેવી રીતે થાય કે છે. તમને થાય અમુક, પણ મને ક્યાં થાય ક્યાં સુધી થાય તે મારી આ તો મારો ટેસ્ટ છું. એ દેખતા ના સાથે જ અમારે છે તે પરિણામ કેવા થાય, આત્મ સ્વરૂપ સંપૂર્ણ આત્મ સ્વરૂપ થઈ જાય. દરેક સૂક્ષ્મ બાબત આપના સંબંધમાં, આ પ્રસંગના સંબંધમાં નહીં, જ્ઞાની બધી જુદી જુદી ભૂમિકાઓ ઉપર હોય છે. અમારે મન તો બધા શિખર જેવા, પણ વાઘને વાઘ, આ તો વાઘનો દાખલો આપ્યો, બીજા પ્રસંગ એ વાઘને વાસ્તવિક રૂપમાં એટલે વાઘ રૂપે જોવો અને એ રીતે વ્યવહાર કરવો. વ્યવહાર નથી ને આત્મજ્ઞાન નાખી જવું. હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, આત્મજ્ઞાન આપની વાત હવે નથી કરતો, બરોબર છે. જ્ઞાનીઓની વાતો કરું છું, જે ઘણી ઘણી બધી પૂર્ણ અપૂર્ણ તો 99% અમારે નથી જોવું, પણ વાઘ આવે તો વાઘના સ્વરૂપમાં જોવો, હાથી આવે તો હાથીના સ્વરૂપમાં જોવો, બાજુમાં ખસી જોવું, વાઘને યથાર્થ સ્વરૂપમાં જોવો અને એ રીતે વ્યવહાર કરવો, એ જ્ઞાનીની રીત ખરી કે નહીં? હા, એ જ જ્ઞાનીની રીત, એને યથાર્થ રૂપે જ જોવાની જ્ઞાની રીત. એમાં રૂપમાં ફેર નહીં, પણ જતા યથાર્થ રૂપ થશે જો યથાર્થ રૂપમાં જોવાની સાથે એના વર્તનમાં આ વાઘ નાસી જવાનો નહીં તો ચાલી જવાનો, રક્ષણ કરવાનો. દેહ નથી માટે દેહ નું આપડે દેહ ધર્મ આપે, સંદાસ નો બહુ સરસ દાખલો આપ્યો, એ તો બહુ કિંમતી દાખલા હતા બધા. તો જ્ઞાની પણ એ રીતે વર્તે ને, વર્તે જ હતો. આ તો ખાલી ટેસ્ટ જોવા, ના આપની વાત નથી, એ ટેસ્ટ અમારે અમારથી જ્ઞાન મેળવવા. અને પોતે પૂછે તો તમને સંપૂર્ણ નિર્ભય રહી શકો છો? તમે મને હજુ તપાસ કરતા અમુક અમુક જગ્યાએ ટેસ્ટ લીધા, તે ટેસ્ટ લેતા નિર્ભય રહી શકાય છે, અમુક જગ્યાએ નથી રહી શકાતું. એવું આપની વાત, એ વાત નથી કરતો. હું જ્ઞાનીઓના સમજી ગયો, તમારી મસ્તીમાં હોય છે, તમારી વાત સમજી ગયો. પછી એકાંત માં એકલા હોય ને, વાઘ ને પાસે બેહાડે એની જોડે વાતો કરે, એનો જ્ઞાતા કોઈ સાધક જુદો જ હોય કદાચ એમની કૃપાથી. બાકી તો જ્ઞાની નો વ્યવહાર સમાજમાં છે, એને જોડે હું બેસાડી દે. જો એટલી બધી, એટલું બધું એનું જોડું એ વસ્તુ જુદી છે. આપડી દ્રષ્ટિ સારી છે ને, તો છોકરા ભણનારા ની દ્રષ્ટિ સારી થાય. એટલે આપડે જેમ તેમ કરીને આપણું આ પાણી ઘૂસે ને, બધે જોન ત્યાં ઘૂસે એવું આપણું ભાવના છે. શું છે પાણી? બહુ ઊંચી જાતનું પાણી છે. જે મારું કહેવાનું તાત્પર્ય એટલો કે સમાજમાં વાઘ હોય, સમાજના વાઘ, હવે કોઈ આવીને જ્ઞાની માણસ બેઠો છે અને વિના કારણ, પેલા ને તો સમતા છે, ક્ષમા છે, બધી જ ભાવના છે, પણ એ આવીને એક વાર બે વાર ત્રણ વાર પછી આમાં તો મારવા કે તળવાર ઉપાડવા પ્રયત્ન કરે તો જ્ઞાની બેસી રહે, ભલે એ સાક્ષી ભાવથી પણ એનો સામનો કરે ને, ક્ષમતાથી કરે, જેમ પેલા વાઘ ની એ એમ કે છે જ્ઞાની પુરુષ બેઠા હોય અને જ્ઞાની પુરુષ માં તો ક્ષમતા હોય, વિવેક બુદ્ધિ બધું હોય, ક્ષમા પણ હોય, બધું જ હોય, પણ પેલો સામો માણસ ઉપર ચડીને વધારે પણ વાઘ કે ગમે તે માણસ હોય કે ગમે તે પણ ઉપર ચડીને પણ મારવા પ્રયત્ન કરે તો તે વખતે જ્ઞાની ઉભો થઈને એનો પ્રતિકાર કરે કે નહીં? એમ ભલે એક સાક્ષી ભાવથી, સાક્ષી ભાવથી રક્ષણ કરવાની પ્રતિકાર દેહ કરે છે, પોતે જાણ્યા કરે અને દેહ તો એમને કર્યા કરે, એ તાબા પોતાના તાબા નથી, દેહ ને શું કરવું એ વ્યવસ્થિત ના તાબા માં છે, એ જ્ઞાની અવસ્થામાં રહીને પણ પોતે જ્ઞાન માં રહીને પણ આ દેહ લડે લડે તો આપણે એમ ના માનું કે પોતે રડે છે, લડે ખરો, રડે ખરો, ધનય પાછો થાય, ગાળું ઘેલું બોલે, તો જ્ઞાની જ્ઞાન માં છે, શું કહ્યું? માટે આટલું સમજવા જોઈએ ને આ વાત કહે ને, એ તો કોઈ ખરોસ તરે પાક જ્ઞાન એમ થયો આપડે કેમ કે ના, તારી બુદ્ધિ ભ્રષ્ટ ના થવા દઈશ, શું કહ્યું? જ્ઞાની જ્ઞાન માં છે આ દેહ ને વ્યવસ્થિત નથી આપવાની, શું કહ્યું? એ તો સમજવું છે, બહુ ઝીણું આમાં બહુ ઝીણી વાતો, તમે જતા રહો પાછા એ ગમે તે જેવા જેવા સંજોગો ભેગા થાય તે પ્રમાણે ફળ આપ્યા કરે, કોઈ ફરો વાયુ થઈ જાય, કોઈ ફરો કપ થઈ જાય, કોઈ ફરો પિત્ત થઈ જાય, કોઈ ફરો તળે ભેગા થઈ શું જ્ઞાની પુરુષ બોલે તો જાણું કે જ્ઞાની પુરુષ જ્ઞાન નહીં જતું રહ્યું, જ્ઞાન જ્ઞાની જ્ઞાન માં અહીં જો ચેતવાનું તો પડી જવાનું સાધન, પડી જવાનું ખરું સાધન, પેલો જો દેહથી કરીને જ્ઞાન એવું એકલા ગયો હોય તો પડી જાય, શ્રદ્ધા રાખજો નહીં, રાખો તો બીજી દ્રષ્ટિ જોશો નહીં, કોઈ ગાળે કોઈ ગાળે બીજી દ્રષ્ટિ ના જોશે, શું કહ્યું? ગમે તેવું બોલે ચાલે તો એ, કારણ કે પોતે નથી બોલતા, શું છે? એટલે સુધી કહ્યું છે કે એ ગાળ બોલે તે જ આશીર્વાદ, આશીર્વાદ, હા ચેતવું જોઈએ કે જ્ઞાની તો જ્ઞાન માં જ્ઞાની જ્ઞાની જ રહે છે હંમેશા, એમને આ સમજ પડે બઉ ઊંડું કાતેલું, આપડે ઉપલક્ષથી સમજી લેવું, શું કરવું? એક થોડો દર્શન કર્યા ફરી ફેરફાર નહીં, પછી ગમે તે બોલે ત્યારે આપડે શું લેવાનું? બે ને આત્મા બે જુદા છે, જુદા નહીં જુદા દવા કરી. હા, ગઈકાલે ઘેર એ જ વાત થયેલી, હે, ગઈકાલે મારા પિતા જોડે જ જાતની ચર્ચા થયેલી, એ કશું પૂછતા કેમ નથી, ચર્ચા કેમ નથી કરતા, કશું પૂછતા કેમ નથી, ચર્ચા કેમ નથી કરતા, કઈ આર્ગ્યુમેન્ટ કેમ નથી કરતા, કઈ તો મેં કીધું કે હું સંપૂર્ણ વિનયમાં છું, એટલા માટે કોઈ જાતની દાખલા દલીલો કે આડું તેડું કંઈ કરતા કંઈ નહીં કરવાનું, એવું ગઈકાલે જ વાતચીત થયેલી, ના થાય સંપૂર્ણ વિનયમાં હોવાથી એવું કશું થાય નહીં એવું વાતચીત થયેલી. એમના ફાધર જોડે વાતચીત થયેલી, તે રાવણભાઈ કહેતા હતા એમને કે તું કશું પૂછતો નથી, એવી વાત, એટલે અમદા અંદર વાત, હા અંદરથી વાતચીત થઈ ગઈ, પ્રશ્નો નથી પૂછતા, આમ નથી કરતા, તેમ નથી કરતા, એટલે એમણે કીધું કે હું તો સંપૂર્ણ વિનયમાં છું, એટલે મારાથી કંઈ આડા આવડા આર્ગ્યુમેન્ટ કે એવું કંઈ થાય નહીં. બરોબર છે, પ્રસંગ બીજો હતો દાદા, ગઈકાલે તો કંટ્રોલમાં રહેવું સારું, પ્રસંગ બીજો હતો, ગઈકાલે સ્વપ્ન વિશે વાત કરતા કરતા એમની જોડે ચર્ચા થઈ કે સ્વપ્ન આવે છે ત્યારે જોનાર કોણ હોય છે, તારે કીધું કે દાદા ને કેમ નથી પૂછતો, હું તો દાદા ને હું નહીં પૂછતો. સ્વપ્ન દ્રષ્ટા પર આધાર રાખે છે કે જો તમે અહંકાર માં જોવાની શક્તિ છે, બુદ્ધિ થી દર્શન આવે છે અને આ જ્ઞાન થી આવે છે. શુદ્ધાત્મા જુએ ને કે એનો ભાવ થી વિતરાગ ભાવ થી હોય, અને પેલું અહંકાર જુએ ને તે પર રાગદ્વેષ હોય. સપનું એક જ સરખું દેખાય, સપનામાં ભેદ ના દેખાય. જોનાર ને ભય લાગે, પેલા જોનાર ને ભય ના લાગે, એટલે વાત સમજવા જેવી છે. સપનું તો બહુ મોટી વસ્તુ છે. આ સપનું જ છે, આ ઉઘાડી વાંચનું છે, પેલું બંધ વાંચનું સપનું છે. આ ઉઘાડી વાંખનું સપનું છે. મામાથી જ્ઞાનીઓ જાગે તે લોકોને શું કે તમે સપનામાં છો, સપનામાં તારે કઈ સપનામાં ઉઘાડવા કે સપના ઉઘાડી વાંખનું સપનું છે. તેથી તેમ કોને અમારો સસરા સાહેબ સસરો હતો કાયમનો, કાયમનો સસરો બોલી ગયો ભાઈ તમારી તરફ કાયમનો સસરા રિયાઝ કરો. કેટલાક તો કાયમનો જમી થઈ ગયા, કાયમનો જમી થઈ ગયો. એ ઠીક છે, તાત્પુરતી તેમાં મમતા કરે છે, આ મારું છે, અને તે મારું બોલવા માંગતો નથી. ડ્રામેટિક રીતે બોલો, ભેગું કરો, ભેગું કરો, ડ્રામેટિક કરો, સારી કરો તો ડ્રામેટિક. દર અસલ નહી કરવાનો, બધું ડ્રામા જ છે. હું આખો દાડો ડ્રામા જ કર્યા કરું છું, આખો દાડો ડ્રામા કર્યા કરું છું. કારણ કે ડ્રામા એટલે શું, હું જો ના રે હું જુદો. પેલા ડ્રામા માં શું ભરતું હરીને પાર પડશે ને, પણ આપડે પૂછીએ કે તે તને તું કોણ છું કે યાદ હતું, હું લખી છું ભૂલું જ નહીં કે છે. અને આપડે ખીચડી ખાવાનું તે ભૂલું નહીં કે છે, ખીચડી ખાવાનું લખવું હોય ના હોય બધું હોય. રમણલાલ સચ્ચિદાન છે ને, બરોબર છે. જ્ઞાન આપે બહુ પૂછપુછ કરવાનો ફાયદા નહીં. જય આપણે અડચણ પડે નઈ એટલું પૂછવું, આપણે રસ્તે જતા અડચણ પડે કે ભાઈ આ શું છે, બાકી બહુ પૂછ્યાથી તો બધો ટાઈમ બધો બગડી જાય બધો. જય શ્રી છે. જાગૃતિ બંધ થઈ જાય. અને પેલી ખીચડી માં કઢી ખાવી હોય ને પછી અંતેજી રાખે, જાગૃતિ રાખે, જાગૃતિ રાખે. એટલે કડવા ને મીઠા બે સંયોગો ભેગા થવાના. શું થવાનું? બે સંયોગો ભેગા થવાના. થોડ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણી ના સંયોગો એ ભેગા થવાના. તમે શુદ્ધ આત્મા ના સંયોગો. સંયોગો કેટલા વખત રે? અને કાળી મેળે તા જાય ને? હા, આપડે કાળી મૂક્યા તા જાય ને? ના, એ સંયોગો વિયોગી સ્વભાવના છે. કેવા છે? વિયોગી સ્વભાવ. એનો સ્વભાવ કેવો છે? વિયોગી. વિયોગી એટલે તમારે ઉઠાવવા નહીં પડે. એની મહેનત થતો વખત થાય એટલે, વખત થાય એટલે ઉઠીને હાડતો થઈ જાય. વખત થાય ત્યારે એની મેળી ગયો છે. હા, એટલે જે આવે છે ને કઈ આવો, કઈ કર્મ ખપાવી નાખવાના હોય. શું આવો કર્મ ખપાવી નાખવાનું? કે કડવા રવા દેવા છે? ખપાવી નાખવાનું. કે ખપાવી નાખવા છે? નહીં જી, હા ખપાવી નાખવાનું. એમ ભૂતાની સૂર પર ચીઠ્યું તે દાદા દરબારે વડોદરા. The world is the puzzle itself. Itself puzzle થઈ ગયું છે આ સંસાર. શું આ કોયડો એની મેરે થઈ ગયો છે? ભગવાને બનાવ્યું નથી આવું. લોકો લૌકિક લૌકિક માં એમ કે ભગવાને બનાવ્યું, લૌકિક વાત છે. અલૌકિક વાત તો એવું નથી. શું લૌકિક માં તો અંગ્રેજો કે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, મુસ્લિમ હોય કે અલ્લાને બનાવ્યા, હિન્દુ હોય કે ભગવાને બનાવ્યું, પણ અલૌકિક માં એટલે વાસ્તવિક માં તો એવું નથી. આ લૌકિક જ્ઞાન છે. કેટલા પ્રકારનું જ્ઞાન હોય? લૌકિક ને અલૌકિક. જગત ને લૌકિક જ્ઞાન છે, અને જગત ની બહાર જયારે પરમાત્મા તરફ જવું હોય તેને અલૌકિક જાણવું પડશે. મોક્ષે જવું હોય, આ બંધન ના ગમતું હોય, બંધન ગમે છે? કંટાળો આવે છે કોઈ વખત? આ બંધન માં કંટાળો આવે છે કોઈ વખત? શું કહે છે કાકા? કંટાળો જ છે ને? કંટાળો જ છે. કંટાળો જ છે. હા, કંટાળો છે. કંટાળો આવતો નથી, એ જ કંટાળો. તમને નહીં લાગતું કંટાળો? થોડો ઘણો લાગે છે, બહુ નહીં. ચા પીતી વખતે એવું કંટાળો આવે? તરસ ટેસ્ટ ચા ચા પીવો તો કંટાળો આવે. ઠીક છે. દર વખતે કઈ એવું કંટાળો આવતો નથી, દર વખતે કઈ એવું થતું નથી. થોડો વખત ફાયદા નહીં, તે વખતે ભૂલી જવાય છે. આપણે દેવતા ભાઈ થોડો દજાયા, ફરી ફરી ભૂલી જઈએ ને તો મૂર્છા જ કહેવાય. એક દેવતા અડ્યા દજાયા પછી ભૂલી જઈએ આપડે. જો એક ગયડા દોશી માં હતા ને, બહાર નીકળી બહુ પાડતા હતા કે બધો આ સંસાર ખારો, બહુ ખારો, બહુ ખારો. મેં કહ્યું માજી 70 વર્ષ ચાલો ખારો ખારો ગયા કરો છો કે બધા બહુ ખારો સંસાર તો. મેં રોજ પૂછો લાગે આ ક્યાંથી ખારો થઈ ગયો? કેટલા છોકરો છોકરા છોકરા ગાળો ભરી હતી ને તો ગાળો ભરી હતી એટલે ખારો લાગ્યો. પેલા ખારો હતો બધી, પણ તમે મૂર્છા છે ને છોકરા મને. આ તો કાયમ નો ખારો છે, પણ મૂર્છા ને લીધે મીઠો લાગે છે. પછી જયારે ગાળો બળો ભરે ત્યારે ખારો જ છે તે લાગે. મૂર્છા ઉતરે ગાળો ભરે ને, ગાળો ભરે, ખોટ જાય, ગરબડી જાય, તારે મૂર્છા ઉતરે. પછી મૂર્છા ઉતરે ને ત્યાં મૂર્છે. મૂર્છામાં બધા મસ્તીમાં ગધા મસ્તી મારી રહ્યા છે. શું કહ્યું? ગધેડું એના મનમાં મસ્તાન. મૂર્છિત સુખ છે આ. સાધુ સુખ નહીં ને? આ સાધુ સુખ છે. સાધુ સુખ તો આયા પછી જાય નહીં, આયા પછી જાય નહીં, એનો અંત જ ના આવે. એને સનાતન સુખ કહેવાય. શું કહેવાય? સનાતન સુખ કહેવાય. તમારે સનાતન સુખ આવી ગયું છે કે નથી આવી ગયું? નથી આવી ગયું? ક્યારે આવશે? મણીભાઈ નાશવંત છે તો સનાતન શું? સનાતન તમને સમજ પાડી, એ જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે. આ અલૌકિક જ્ઞાન તો તમે જાણ્યું, મને મણીભાઈ છું, આનો ધણી થયું, આનો મામો થયું, આનો કાકો થયું, નહીં થયા તમે? હું એમ કહું છું, મણિભાઈ છું તો જ સનાતન છે, જ્ઞાન પણ છે, પણ જો મણિભાઈ જ નથી તો પછી સનાતન જ્ઞાન ક્યાં રહ્યું? એવું કહે છે કે મણિભાઈ છું તો જ સનાતન જ્ઞાન છે, જો મણિભાઈ નથી તો પછી સનાતન ક્યાં રહ્યું? મણિભાઈ નથી એવું નથી કહેતો હું. જી યુ આર મણિભાઈ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. શું કહ્યું? યુ આર મણિભાઈ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. હું શું એ જ કહું છું કે રિયલ પોઈન્ટમાં મણિભાઈ નથી, એટલે બરાબર ને? કે રિયલ પોઈન્ટમાં મણિભાઈ નથી એ જગ્યાએ પછી સનાતન જ્ઞાન છે. રિયલ પોઈન્ટમાં જો મણિભાઈ નથી તો પછી એ જગ્યાએ સનાતન જ્ઞાન છે. મણિભાઈ નથી તો સનાતન જ્ઞાન કોને? આ મણિભાઈ છે ને તે ઇગોઇઝમ છે, ખાલી ઇગોઇઝમ છે. જો નથી ત્યાં આરોપ કરવામાં આવ્યો છે. શું થયું છે? આપ સમજમાં પડે છે ને? અસ્તિત્વ તો છે જ તમારું, અગર મળી બનવું ગમે તેનું અસ્તિત્વ તો છે જ, એમાં બે મત જ નથી. પણ વસ્તુત્વ નથી, એટલે હું કોણ છું? મણિભાઈ છું, બીજો છું એની ખબર નથી. એ અમે ખબર આપીએ તારે, એનું રિયલાઇઝ કરી આપીએ. અમે આ બેભાનપણાથી લોકોને ભાન નથી આવતું. અને પછી કે આનો સસરો થવું, આનો મામા થવું, આનો કાકો થવું, એટલે મારે એક બોલને હતા કે ના આનો મામા થવું. પછી છે તો ચિંતા ના થાય, વરી ના થાય, પછી એબ્સોલ્યુટ થાય, એબ્સોલ્યુટ જ્ઞાન થાય. આ તો મળી ગઈ કે ગાળ ભરે કે તમે મળી ગઈ ડિપ્રેસ સંસારનું બધું એમ જ ચાલે. આ મીઠો લાગે છે તે મૂર્છા છે, મૂર્છા છે. પેલા માજી કેતા હતા ને બહુ ખારો દર જેવો છે માજી, આ રોજ કડવો મીઠો લાગતો ને અંદર શું ખારો લાગે? ત્યાં છોકરે ગાળો ભરી એટલે ખારો લાગે. જ્ઞાની પુરુષ એકલા જાગ્રત હોય. શું કહ્યું? જ્યાં જગત ઊંઘે ત્યાં જ્ઞાની પુરુષ જાગે, જ્ઞાની પુરુષ ઊંઘે ત્યાં જગત જાગતું હોય. ખોટું નથી કહેતો તમારું ક્રિએટર છે, કારણ કે દોઢ અબજ માણસો માને છે. કેટલા? પછી બધા અબજ મુસ્લિમ હોય માણસ, હિન્દુ હોય માણસ. એટલે મારે કેવું પડે છે, ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ by Christian's viewpoint, not by fact. એ તમને સમજાવ્યું છું કે એમાં વખતે એ ક્રિશ્ચિયન એના દ્રષ્ટિબિંદુથી કરેક્ટ છે, પણ વાસ્તવિકમાં તો એવું નથી. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. બાય ફેક્ટ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ સાયન્ટિફિક વૈજ્ઞાનિક સહયોગો જ છે, આપણું બીજું બધું છે જ નહીં. અને ભગવાન છે, ભગવાન ગોડ. એ લોકો પૂછે ભગવાન છે કે નથી, મારે એને પૂછવું પડે ભગવાન ક્યાં છે એવું તને શું લાગે છે? કારણ કે ઉપર તમે ઉપર કોઈ બાપ હોય નથી, ઉપર તો આકાશ, આકાશ ને આકાશ જ છે ઉપર. શું કહ્યું? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ભગવાનનું સરનામું એડ્રેસ એક્ઝેક્ટ કહ્યું કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર ઘણા છે, તેની અંદર પણ ભગવાન રહેલા છે. તો સરનામું તમને ગમ્યું તો લખશો કાગર આવે ઉપર, ઉપર લખેલા કાગર શું કામ મરે? તો ઉપર અરજીઓ કરી, હે ભગવાન મારું આમ કરજે તેમ કરે, કરજો તો આગળ લોસ પ્રોપર્ટી ઓફિસમાં ગયો તો કોઈ સ્વીકાર નથી, છે નહીં કોઈ ત્યાં આગળ કોઈ નથી, ઘર નંબર નથી, નથી પોતે. તમે એવી મોકલી અરજીઓ મણીભાઈ સમજવું તો પડશે. હા તે ક્યાં સુધી આવું પોલું ચાલશે? કરેક્ટ જાણવું તો પડશે ને, આમ પોલે ચાલે તેથી તેની ત્યાં ઉપાધિ, સંસારમણી ઉપાધિ હોય, તમે પોતે જ છો માલિક છો એના ઉપાધિ. ભય ભય ભય ભય જાણે આ પડશે તે પડશે, હું આ બાપો પછી પડવાનું નથી, તું તું જ છું. જયારે હું જ છું એવું દેખાશે ને બધે, હું જ છું એમ દેખાશે, પછી રહ્યું શું તે? હું જ છું એવું દેખાય તમને, દેખાતો હું જ છું, અરે દેખાતો બધા ગધેડું દેખાતો હું જ છું, બધા હું જ છું એવું દેખાય, પછી ઘોર રહ્યો કહો ના તો હું ને તું, હું તું હું તું. તમને તું દેખાય છે? આપડે તો આ કંપની બહુ સરસ છે, બે જણ એકમત છે, પણ પછી એ લડે ને તારે કેવી દશા આવે? તું તમે એવું થાય ને દેડ બજે તો બહાર આમ લડે, પછી ઘેર આદમી એવું લડે, લડે ચાલે એને દેડ બજે તો કહેવાય, કેવો ભજે તો કહેવાય? હા દેડ આ બધા દેડ ભજા તાર છે ને બધા. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે સર્વ દુઃખો થી અભાવ, સર્વ દુઃખો નો અભાવ, ભય નહીં, કોઈ જાત નહીં, પોતાના પરમાનંદ સુખમાં, નિરંતર સુખમાં. તો કોણ રહે? એ કોણ રહે? પોતે જ, પોતે જે આત્મા છે, પોતે ચૈતન્ય સ્વભાવ છે, તમે પોતે જ ચૈતન્ય સ્વભાવ છે, એ જ ઓળખવાનો છે તમારે, એ ઓળખું પડ્યું ને. પરમાનંદમાં કોણ રહે, હું કે પરમાત્મા? પરમાનંદમાં કોણ રહે, હું રહું કે પરમાત્મા રહે? નહીં તમે પોતે જ, હું જ. હા હું મણિભાઈ નહીં, પણ હું મણિભાઈ એ છે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. પછી હું કોણ? હું મણિભાઈ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. તો હા જી હોય ને, હું હું શુદ્ધ ચેતન છે એવું ભાન થવું જોઈએ તમને. શું કહ્યું? અસ્તિત્વનું ભાન થવું જોઈએ. ચેતનને પરમાનંદમાં રહેવાની જરૂર ખરી? ચેતનને પરમાનંદમાં રહેવાની જરૂર ખરી? નહીં, પોતે જ પરમાનંદ સ્વભાવનો જ છે, સ્વાભાવિક પરમાનંદ છે, રહેવાની કઈ જરૂર નહીં, પોતે સ્વાભાવિક જ છે. હા તો તમે હું મળી ગયો છે એટલે તમે પરમાનંદ કહો છો, કારણ કે તમે એમ પરમાનંદ છે નહીં. ક્રાંતિ ઉત્પન્ન થઈ છે, ઇગોઇઝમ ઉભું થયું છે, જ્યાં તમે નથી ત્યાં તમે છો એવો આરોપ કરો છો. તો અને તમે કરતા નથી છતાં કહો છો કે મેં કર્યું કે છે. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ નથી જેને સંદાસ દેવાની શક્તિ હોય. જયારે અટકે ત્યારે ખબર પડે મારે સંદાસ દેવાની શક્તિ નથી. મોક્ષ આપી કે લઈ શકાય ખરો? આપવાનો લેવાનું હોતું જ નથી, એ આપવાનું લેવાનું હોતું જ નથી. એ તો નૈમિત્તિક સ્વભાવ છે. કેવું છે? નૈમિત્તિક છે. નૈમિત તમને ભેગા છે એ નિમિત્ત છે. નિમિત્તના નિમિત્ત ની જરૂર ખરી? કોઈ આપનારો નથી ને કોઈ લેનારો નથી, તો નિમિત્ત ની જરૂર. આપનાર કોને કહેવાય? પોતાના ઘરની વસ્તુ આપે તેને આપનાર કહેવાય. તો તમારા ઘરમાં જ મોક્ષ છે તે અમારે દેખાડી દેવાનું હોય, રિયલાઇઝ કરી આવવાનું હોય. કેવું? એટલે આપવા લેવાનું હોતું જ નથી, નિમિત્ત.